આભાર માનવાથી મન હળવું થાય છે. ઘણી વખત આપણે જીવનમાં જે નથી એની ફરિયાદ કરતા રહીએ છીએ, પરંતુ જે છે એના માટે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે દિલથી આભાર એટલે કે થેન્ક યુ કહીએ છીએ, એ પછી વ્યક્તિ હોય, પરિસ્થિતિ કે ભગવાન, ત્યારે અંદરથી એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. આભાર માનવો એટલે હાર સ્વીકારવી નહીં, આભાર માનવું એટલે જીવનની સકારાત્મકતાને ઓળખવી. જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે અવશ્ય કહેવું, મને એક નવો દિવસ મળ્યો, આભાર. જ્યારે પરિવાર સાથે બેસીએ ત્યારે પણ કહીએ, મને પ્રેમાળ લોકો મળ્યા છે, આભાર. જ્યારે મુશ્કેલી આવે ત્યારે પણ કહીએ કે આ મને કંઈક શીખવવા માટે જ આવી છે, એટલે એનો પણ આભાર. આભાર માનવાથી ફરિયાદો ઘટે છે, અહંકાર ઓગળે છે અને મન હળવું બને છે. આજથી એક નાનો સંકલ્પ કરીએ, દરરોજ રાત્રે સૂતા પહેલાં 3 વસ્તુ માટે દિલથી આભાર કહીશું. કારણ કે કૃતજ્ઞતા એ ખુશીનું સૌથી સરળ અને શક્તિશાળી રહસ્ય છે.